श्री नारद पुराण उत्तर भाग अध्याय 167 सेतु क्षेत्र ना विभिन्न तीर्थों महिमा। मोहिनी बोली, हे द्विजश्रेष्ठ, तमने वारंवार साधुवाद छे केम के तमे मने पूरी रामायण नी कथा संभळावी छे, जे मनुष्य ना समस्त पापों नो नाश अने तेमना पुण्य कर्मों नी वृद्धि करनारी छे। हवे हूँ तमारा मुखे सेतु एटले सेतुबंध रामेश्वर नो उत्तम महात्म्य सांभळवा ईच्छू छू। पुरोहित वसुए कह्यू, देवी सांभळो, हूँ तमने ते सेतुनु उत्तम महात्म्य कहूँ छू, जेना दर्शन करीने मनुष्य संसार सागर थी मुक्त थई जाय छे। सेतु तीर्थना दर्शन परम पुण्यमय छे। जे भगवान रामेश्वर विराजमान छे तेओ दर्शन मात्रथी मनुष्यने अमरत्व प्रदान करे छे। जे मनुष्य पोताना मनने वशमां करीने શ્રી રામેશ્વરનું પૂજન કરે છે તે સમસ્ત ઐશ્વર્યનો ભાગી થાય છે। અહીં બીજું ચક્રતીર્થ પણ છે, જે પાપોનો નાશ કરનારું છે। ત્યાં સ્નાન, દાન, જપ અને હોમ કરવાથી તે અનંત ગણું થઈ જાય છે। સુભગ, ત્યાંથી પાપ વિનાશન તીર્થમાં જઈને સ્નાન કરનારના બધા પાપો ધોવાઈ જાય છે અને તે સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। ત્યાર પછી સીતાકુંડમાં જઈને ત્યાં સારી રીતે સ્નાન કરીને જે દેવતાઓ અને પિત્રોનું તર્પણ કરે છે તે સમસ્ત કામનાઓને સિદ્ધ કરી લે છે। પછી મંગલ તીર્થમાં જઈને ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય પાપ મુક્ત થાય છે। અમૃતવાપી તીર્થમાં સ્નાન કરીને મરણધર્મમાં મનુષ્ય અમરત્વ પ્રાપ્ત કરી લે છે। બ્રહ્મકુંડમાં સ્નાન કરવાથી મનુષ્યને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે। લક્ષ્મણ તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્ય યોગ ગતિ પામે છે। હનુમંત કુંડમાં સ્નાન કરવાથી મનુષ્ય શત્રુઓને માટે દુર્જય થઈ જાય છે। રામકુંડમાં સ્નાન કરનાર માનવ શ્રીરામનું સાલોક્ય પ્રાપ્ત કરે છે। અગ્નિતીર્થમાં સ્નાન કરીને મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે। શિવતીર્થમાં સ્નાન કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે। શંખતીર્થમાં સ્નાન કરનાર મનુષ્યની દુર્ગતિ થતી નથી। કોટિતીર્થમાં કોટી તીર્થમાં ડૂબકી મારીને મનુષ્ય સંપૂર્ણ તીર્થોનું ફળ પામે છે। ધનુષકોટી તીર્થમાં મનુષ્ય વિધિપૂર્વક સ્નાન કરીને બંધનોથી મુક્ત થઈ જાય છે। ઋણમોચન વગેરેમાં સ્નાન કરીને મનુષ્ય સર્વ પ્રકારના ઋણમાંથી છૂટી જાય છે। શુભે, આ પ્રમાણે મેં સેતુબંધ રામેશ્વરના તીર્થોનું મહાત્મ્ય કહ્યું છે, જે વાંચનાર અને સાંભળનારના બધા પાપોનો નાશ કરી દે છે। અધ્યાય 167 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।